श्रीमद देवी भागवत स्कंद 9 अध्याय 22-23। भगवान शंकर ने शंखचूड़ ना बन्ने पक्षों में घोर युद्ध। शंकर ने शंखचूड़ नु युद्ध। शंकर ना छोड़ेला त्रिशूल थी शंखचूड़ नु भस्म थव अने सुदामा नु गोपना स्वरूप में विमान द्वारा गोलोक पहुंचू। भगवान नारायण कहे छे नारद। त्यार पछी दानवराज प्रतापी शंख चूड़े मस्तक झुकावी महादेव जी ने प्रणाम करिया अने मंत्रियो साथे उठीने तुरंत रथ पर बेसी गयो। तेज वखते भगवान शंकरे पोतानी सेना ने देवताओं ने युद्ध करवानी आज्ञा आपी दीधी। बीजी बाजु सेना साथे शंखचूड़ पण युद्ध माटे तैयार थई गयो। इंद्र पोते ऋष परवानी साथे अने सूर्य विप्रचित साथे लड़वा लाग्या। दंभ साथे चंद्रमा, कालनी साथे काल, गोकर्ण साथे अग्निदेव, कालके साथे कुबेर, मयनी साथे विश्वकर्मा, भयंकरनी साथे मृत्यु, सहारनी साथे यम, विवंकनी साथे वरुण, चंचलनी साथे समीरण, धृतपुष्टनी साथे बुध, रक्ताक्षनी साथे शनेश्वर, रत्नसारनी साथे जयंत, वर्चस्वी गणों साथे वसुगण, दीप्तिमान साथे अश्विनी कुमार, धूम्रनी साथे नलकुबर, धुरंधरनी साथे धर्म, उपाक्षनी साथे मंगल, शोभाकरण साथे भानु, पिठरनी साथे मनमंथ तथा गोधामुखनी साथे चूर्ण, खड़ग, ध्वज, कांचीमुख, पिंड, धूम, नांदी, विश्व, पलाश वगैरह दानवों साथे आदित्यो, 11 भयंकर राक्षसों साथे 11 रुद्रो, उग्र चंडिका साथे महामारी तथा दानवियों साथे बधाज नंदीश्वरनु भयंकर युद्ध थवा लाग्यु। ते भयंकर युद्ध प्रलय काल जेवु हतु। भगवान शंकर जी कार्तिकेयनी साथे वटवृक्ष नीचे बैठा हता। मुने अहीं बन्ने पक्षना योद्धाओमां भयानक युद्ध चाली रह्यु हतु। त्यां रत्नमय आभूषणोथी अलंकृत शंखचूड़ एक रत्न जड़ित सिंहासन पर बैठो हतो। अगणित दानवों तेनी साथे हता। युद्ध में शंकरनी सेना ने सेनाना घणा वीरों ने दानवोए हराव्या। देवताओं भयभीत थईने नासवा लाग्या, तेमना शरीर छेदाई गया हता। त्यारे कार्तिक स्वामी ए क्रोध करीने देवताओं ने अभय करिया अने पोताना बळथी तेमने शक्तिशाली करिया। त्यार पछी ते पोते एकला ज दानवो साथे लड़वा लाग्या। તેમણે યુદ્ધમાં 100 અક્ષીની સેના મારી નાખી। ઘણા અસુરો કમળ જેવા લાલ નેત્રો વાળી ભદ્રકાળીની ભીષણ સંહારમાં ખપી ગયા। ત્યાર પછી યુદ્ધ વધારે ભયાનક બન્યું। દાનવોની સેના જ્યારે ગભરાઈ ગઈ ત્યારે શંખચૂડ પોતે વિમાનમાં બેસીને બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો। તેણે એવા બાણ છોડ્યા જાણે મેઘની પ્રચંડ ધારાઓ વરસતી હોય। ચારે તરફ ભયંકર અંધકાર છવાઈ ગયો। ત્યારે તેણે આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો। ત્યારે તો દેવતાઓમાં નાશભાગ શરૂ થઈ ગઈ। કોઈ યુદ્ધભૂમિમાં ઊભું રહી શક્યું નહીં। ફક્ત યુદ્ધભૂમિમાં એકમાત્ર કાર્તિક સ્વામી જ લડી રહ્યા હતા। ત્યારે શંખચૂડ અનેક પર્વતો, સર્પ, પથ્થર તથા વૃક્ષોની વૃષ્ટિ કરવા લાગ્યો। તે કોઈનાથી રોકી શકાય એમ ન હતી। પછી તે ભયંકર દાનવે સ્કંદ એટલે કાર્તિક સ્વામીના દુર્વહ વહન કરી ન શકાય તેવું ધનુષ્ય અને દિવ્ય રથને તોડી નાખ્યા। તેના દિવ્યાસ્ત્રોથી કાર્તિક સ્વામીના વાહન મોરનું શરીર જર્જરિત થઈ ગયું। પછી શંખચૂડે સૂર્ય જેવી તેજસ્વી પ્રાણઘાતીની શક્તિ કાર્તિક સ્વામીની છાતી પર છોડી। તે શક્તિના પ્રહારથી કાર્તિક સ્વામી ક્ષણ માટે મૂર્છિત થઈ ગયા। સ્વસ્થ થઈને તેમણે પોતાનું દિવ્ય ધનુષ્ય હાથમાં લીધું। તે ધનુષ્ય તેમને ભગવાન વિષ્ણુએ આપ્યું હતું। તેમના રથની રચના મહાન અમૂલ્ય ઉપકરણોથી કરવામાં આવી હતી। તે રથ પર અસ્ત્ર શસ્ત્ર લઈને તે ફરીથી બેસી ગયા અને તેમણે અતિ ઉગ્ર યુદ્ધનો પ્રારંભ કર્યો। અત્યંત ઘોર યુદ્ધ થયું, પરંતુ શંખચૂડ હાર્યો નહીં। તે ખૂબ માયાવી હતો। તેણે માયાનો પ્રયોગ કરીને બાણોની ઝાળ ઊભી કરી, તેમાં કાર્તિક સ્વામીને ઢાંકી દીધા। દાનવરાજ પાસે એક અદ્વિતીય વિચિત્ર અમોઘ શક્તિ હતી। સેંકડો સૂર્ય જેવી તે તેજસ્વી અને પ્રલય કાળની અગ્નિશિખા જેવી તેની આકૃતિ હતી. અર્થાત તે પ્રજ્વલિત અગ્નિના પર્વત જેવી હતી. વિષ્ણુ તેજથી ઢંકાયેલી એ શક્તિને ઉઠાવીને અત્યંત ક્રોધપૂર્વક શંખચૂડે કાર્તિક સ્વામી પર ફેંકી. શક્તિના પ્રહારથી તે મૂર્છિત થઈ ગયા. ત્યારે ભદ્રકાળી તેમને ખોળામાં લઈને ભગવાન શંકર પાસે લઈ ગયા. ભગવાન શંકરે પોતાના જ્ઞાનથી લીલા માત્રમાં તેમને જીવતા કરી દીધા અને તેમને અપાર શક્તિ પણ આપી. ત્યારે પ્રતાપી કાર્તિકે ઉભા થઈ ગયા. તેમની રક્ષામાં રહેલા ભદ્રકાળી યુદ્ધ કરવા પ્રસ્થાન કરી ગયા. નંદીશ્વર વગેરે જેટલા વીર હતા તે બધા ભદ્રકાળી સાથે યુદ્ધ માટે ગયા. ભદ્રકાળીને યુદ્ધમાં ઉભેલા જોઈને શંખચૂડ પણ તુરંત ત્યાં આવી ગયો. દાનવો ખૂબ ભયભીત હતા. શંખચૂડે તેમને હિંમત આપી. ત્યારે કાલીએ શંખચૂડ પર પ્રલય કાળની અગ્નિશિખાઓ જેવું અગ્નિબાણ છોડ્યું. પરંતુ દાનવે હસતા હસતા મેઘાસ્ત્રથી તેનો નાશ કર્યો. ત્યારે કાલીએ છોડેલા વારુણાસ્ત્ર અને મહેશ્વરાસ્ત્રનો પણ દાનવરાજે ક્રમશઃ ગાંધવાસ્ત્ર અને વૈષ્ણવાસ્ત્રથી નાશ કર્યો. ત્યાર પછી કાલીએ મંત્ર દ્વારા નારાયણાસ્ત્ર છોડ્યું. તે જોઈને શંખચૂડે રથમાંથી ઉતરીને બે હાથ જોડી દીધા. તે નારાયણાસ્ત્ર એવું પ્રદીપ્ત હતું જાણે પ્રલય કાળની અગ્નિશિખા હોય. પરંતુ તે શસ્ત્ર શંખચૂડ પર ગયું ત્યારે શંખચૂડ ભક્તિપૂર્વક દંડની જેમ જમીન પર પડીને તેને પ્રણામ કરવા લાગ્યો. ત્યાર પછી દેવીએ મંત્ર દ્વારા બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. પરંતુ તેની સામે દાનવરાજે બ્રહ્માસ્ત્ર છોડીને તેને શાંત કરી દીધું. ત્યારે દેવીએ એક બીજું દિવ્યાસ્ત્ર છોડ્યું. ત્યારે દાનવરાજે તેના દિવ્યાસ્ત્રથી તેની શક્તિ નષ્ટ કરી નાખી. દેવીએ મંત્ર દ્વારા પવિત્ર કરેલું પાશુપતાસ્ત્ર લીધું અને તે છોડવાની તૈયારી કરતા હતા. ત્યારે એકાએક આકાશવાણી થઈ, આ રાજા એક મહાપુરુષ છે અને તેની પત્ની પરમ સાધ્વી છે. પાશુપતાસ્ત્રમાં એવી શક્તિ નથી કે તે આ દાનવરાજને મારી શકે. જ્યાં સુધી શંખચૂડના ગળામાં ભગવાન શ્રી હરિના મંત્રનું કવચ હશે ત્યાં સુધી તેની પત્ની પોતાના સતીત્વની રક્ષા કરી શકશે અને ત્યાં સુધી આ દાનવરાજની પાસે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ પોતાનો પ્રભાવ પાડી શકશે નહીં. આવો બ્રહ્માજીનું વચન છે. આકાશવાણી આ સાંભળીને ભગવતી ભદ્રકાળીએ શસ્ત્ર છોડવાનું બંધ કરી દીધું અને ભૂખ્યા થઈને કરોડો રાક્ષસોને ગળવા લાગ્યા. ભયંકર વેશવાળા તે દેવી શંખચૂડને ખાઈ જવા અત્યંત વેગથી તેની તરફ દોડ્યા. ત્યારે દાનવે પોતાના દિવ્યાસ્ત્રથી તેમને રોકી દીધા. ભદ્રકાળી તેમની સહયોગી યોગિનીઓ સાથે દૈત્ય દળનો વિનાશ કરવા લાગ્યા અને દાનવરાજ શંખચૂડ ઉપર ઘા કર્યો. પરંતુ તેનાથી શંખચૂડને કાંઈ નુકસાન થયું નહીં. ત્યારે તે ભગવાન શંકર પાસે ગયા અને તેમણે શરૂઆતથી છેવટ સુધીનું યુદ્ધ વિવરણ ભગવાન શંકરને કહ્યું. દાનવોનો વિનાશ સાંભળીને શંકર ભગવાન હસવા લાગ્યા. ભદ્રકાળીએ પણ કહ્યું, હજુ પણ યુદ્ધ ભૂમિમાં લગભગ 1,00,000 દાનવો બચ્યા છે. હું તેમને ખાઈ રહી હતી, પરંતુ જે મારા મોઢામાંથી નીકળી ગયા તે જ બચી ગયા છે. પછી જ્યારે હું યુદ્ધમાં દાનવરાજ શંખચૂર પર પાશુપતાસ્ત્ર છોડવા તૈયાર થઈ ત્યારે આકાશવાણી થઈ કે આ રાજા તમારાથી મરાશે નહીં. ત્યારથી મહાજ્ઞાની અને અપાર બળ અને પરાક્રમ વાળા દાનવરાજે મારા પર અસ્ત્ર છોડવાનું બંધ કરી દીધું. તે માત્ર મારા છોડેલા બાણોનો નાશ કરતો હતો. ભગવાન નારાયણ કહે છે, નારદ, ભગવાન શિવ તત્વમાં જાણવામાં અતિ પ્રવીણ છે. ભદ્રકાળી દ્વારા કરેલું યુદ્ધનું બધું વર્ણન સાંભળીને તે પોતે પોતાના ગણો સાથે યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયા. તેમને જોઈને શંખચૂડ વિમાનમાંથી નીચે ઉતરી ગયો અને પરમ ભક્તિ સાથે જીવન પર માથું પવન પરમ ભક્તિ સાથે જીવન પર માથું મૂકીને તેમણે દંડવત પ્રણામ કર્યા. આમ ભક્તિથી નમ્ર બનીને પ્રણામ કર્યા પછી તે પાછો રથ પર બેસી ગયો અને ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા લાગ્યો. બ્રહ્મન ત્યારે શિવજી અને શંખચૂડ વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. કોઈ કોઈનાથી જીતતું ન હતું અને હારતું પણ ન હતું. ક્યારેક સમય પ્રમાણે શંખચૂડ શસ્ત્રો મૂકીને રથ પર જ આરામ કરી લેતો હતો અને ક્યારેક ભગવાન શંકર નંદી પર જ શસ્ત્ર મૂકીને આરામ કરી લેતા હતા. શંકરજી દ્વારા અનેક દાનવોનો સંહાર થઈ ગયો. આ તરફ દેવ પક્ષમાં જે જે યોદ્ધાઓ મરાઈ જતા હતા તેમને વિભુ શંકર ફરીથી જીવતા કરી દેતા હતા. તે વખતે ભગવાન શ્રી હરિ એક અત્યંત વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં યુદ્ધ ભૂમિમાં આવ્યા અને દાનવરાજ શંખચૂડને કહેવા લાગ્યા. વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં પધારેલા શ્રી હરિએ કહ્યું, રાજેન્દ્ર, તમે મને બ્રાહ્મણને ભિક્ષા આપવાની કૃપા કરો. અત્યારે તમે સંપૂર્ણ સંપત્તિનું દાન કરવાનું સામર્થ્ય ધરાવો છો, તેથી મારી ઈચ્છા પૂરી કરો. નિષ્કામ, જરૂરમંદ અને વૃદ્ધ બ્રાહ્મણ છું. પહેલા તમે મને દાન આપવાની પ્રતિજ્ઞા કરો, ત્યારે હું તમને મારી ઈચ્છા જણાવીશ. રાજેન્દ્ર શંખચૂડે અત્યંત પ્રસન્નતાથી કહ્યું, હા હા, બહુ સરસ. તમારી ઈચ્છા હોય તે તમે માગી શકો છો. તમારી ઈચ્છા હોય તો તમે માગી શકો છો. ત્યારે માયાનો અત્યંત વિસ્તાર કરતા તે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, મારે તમારો કૃષ્ણ કવચ જોઈએ છે. બ્રાહ્મણની વાત સાંભળીને સત્ય પ્રતિજ્ઞાવાળા શંખચૂડે તેને દિવ્ય કવચ આપી દીધું અને બ્રાહ્મણે તે લઈ લીધું. પછી તે ભગવાન શ્રી હરિ શંખચૂડનું રૂપ લઈને તુલસી પાસે ગયા. ત્યાં જઈને કપટપૂર્વક તેમણે તેનાથી હાસ્ય વિલાસ કર્યો. આ પ્રમાણે શંખચૂડની પત્નીનું સતત્વ નાશ પામ્યું. જો કે તાત્વિક રૂપે તો તે ભગવાન શ્રી હરિની પ્રિય પત્ની જ હતી. બરાબર તે જ સમયે શંકર ભગવાને શંખચૂડ પર છોડવા માટે ભગવાન શ્રી હરિનું આપેલું ત્રિશુળ ઉપાડ્યું. તે ત્રિશુળ એટલું પ્રકાશમાન હતું કે જાણે ગ્રીષ્મ ઋતુની મધ્યાહ્ન સૂર્ય હોય અથવા પ્રલય કાળનો અગ્નિ. તે ત્રિશુળ અમોઘ, દુર્ધર્ષ, અવ્યર્થ અને શત્રુ સંહારક હતું. બધા જ શાસ્ત્રોના સારભૂત ત્રિશુળનું તેજ સુદર્શન ચક્ર જેવું હતું. આ ભયંકર ત્રિશુળને ભગવાન શિવ અથવા કેશવ આ બે જ ઉઠાવી શકતા હતા. બીજા કોઈના માટે શક્ય ન હતું. તે સાક્ષાત સજીવ બ્રહ્મ જ હતું. તેનું રૂપ ક્યારેય બદલાતું નથી અને તે બધાને દ્રષ્ટિગોચર પણ થતું નથી. નારદ, અખિલ બ્રહ્માંડનો સંહાર કરવાની તે ત્રિશુળમાં શક્તિ હતી. ભગવાન શંકરે તેને લીલા માત્રથી ઉઠાવ્યું અને શંખચૂડ પર ફેંક્યું. ત્યારે તે બુદ્ધિમાન રાજાએ બધું જ રહસ્ય જાણીને પોતાનું ધનુષ્ય જમીન પર ફેંકી દીધું અને તે યોગાસન લગાડીને અનન્ય ભાવે ભગવાન શ્રી કૃષ્ણના ચરણનું ધ્યાન કરવા લાગ્યો. ત્રિશુળ થોડો સમય તેની આજુબાજુ આંટા મારતું રહ્યું. ત્યાર પછી તે શંખચૂડ પર પડ્યું. ત્રિશુળ પડતા જ તે દાનેશ્વર અને તેનો રથ બળીને ભસ્મ થઈ ગયા. દાનવ શરીર ભસ્મ થતા જ તેણે એક દિવ્ય કિશોર વયના ગોપનો વેશ ધારણ કરી લીધો. બે ભુજાવાળા તે ગોપના હાથોમાં વાંસળી હતી તથા તેણે રત્નમય આભૂષણો પહેર્યા હતા. દરમિયાન ત્યાં એક દિવ્ય મણિઓ દ્વારા નિર્મિત એક વિમાન ગોલોકમાંથી ત્યાં ઉતર્યું. તેમાં અનેક ગોપીઓ બેઠી હતી. શંખચૂડ તેમાં બેસીને ગોલોક જેવા પ્રસ્થાન કરી ગયો. મુનિ, તે સમયે વૃંદાવનમાં રાસ મંડળની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવતી રાધિકાજી બિરાજેલા હતા. ત્યાં પહોંચતા જ શંખચૂડે ભક્તિ સાથે મસ્તક ઝુકાવીને તેમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. પોતાના ચીર સેવક સુદામાને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના સમુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. તેમણે ખૂબ પ્રસન્નતા સાથે તેને પોતાના ખોળામાં બેસાડી લીધો. શંખચૂડના હાડકામાંથી શંખ ઉત્પન્ન થયો. તે જ પવિત્ર શંખ અનેક રૂપમાં દેવતાઓની પૂજામાં સ્થાન પામ્યો. શંખમાં ભરેલા જળને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેવતાઓને પ્રસન્ન કરવા માટે તે એક અચૂક સાધન છે. તે પવિત્ર જળને તીર્થરૂપ માનવામાં આવે છે. તેના પ્રતિ માત્ર શંકર ભગવાનને જ આદર છે એવું નથી. લક્ષ્મીજી પણ શંખધ્વની થાય ત્યાં જઈને બિરાજે છે. જે મનુષ્ય શંખના જળથી સ્નાન કરે તેને બધા જ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. શંખ સાક્ષાત ભગવાન શ્રી હરિનું અધિષ્ઠાન છે. જ્યાં શંખ બિરાજે છે ત્યાં ભગવાન શ્રી હરિ ભગવતી લક્ષ્મી સાથે હંમેશા નિવાસ કરે છે. ત્યાં અમંગળ ફરકી શકતા નથી. ભગવાન શંકર શંખચૂડને મારીને અત્યંત હર્ષ સાથે વૃષભ પર બેસીને પોતાના ગણો સાથે સ્વસ્થાને પધારી ગયા. દેવતાઓને પોતાનું રાજ્ય મળી જવાથી તેમના હર્ષની સીમા ન રહી. સ્વર્ગમાં દેવતાઓના દુદુંબી વાગવા લાગ્યા અને ગંધર્વો કિન્નરો યશોગાન કરવા લાગ્યા. તેમણે ભગવાન શંકર ઉપર પુષ્પની વૃષ્ટિ કરીને દેવતાઓ તથા મુનિઓએ શંકર ભગવાનની ખૂબ પ્રશંસા કરી. અધ્યાય 22-23 સમાપ્ત. બોલો શ્રી અંબે માતાજી જય.